श्रीमद् भागवत त्रिजो स्कंध पहला अध्याय। उद्धव अने विदुर जी नो मेलाप। श्री सुखदेव जीए कह्यू, हे परीक्षित, जे वात तमे पूछी छे तेज वात अगाउ पोताना सुख समृद्धिपूर्ण घरनो त्याग करीने वन में गयेला विदुर जीए भगवान मैत्रेयजी ने पूछी हती। ज्यारे सर्वेश्वर भगवान श्रीकृष्ण पांडवोना दूत बनीने गया हता, त्यारे तेओ दुर्योधनना महालयो छोड़ीने तेज विदुरना घेर तेमने पोताना ज समझीने वन बोलाविया गया हता। राजा परीक्षिते पूछ्यू, हे प्रभु, ये तो बताओ कि भगवान मैत्रेयजी साथे विदुर जीनो मेलाप क्या ने क्यारे थयो हतो? पवित्र आत्मा विदुर जीए महात्मा मैत्रेय जी ने कोई साधारण प्रश्न तो नहीं ज पूछ्यो होय, कारण के मैत्रेय जी जेवा साधु शिरोमणिए अभिनंदन पूर्वक उत्तर आपीने ते प्रश्ननो महिमा कर्यो हतो। सुत जी कहे छे, राजा परीक्षित नाम पूछवाथी सर्वज्ञ सुखदेवजीए अत्यंत प्रसन्न थईने जे कह्यू ते सांभळो। श्री सुखदेवजी कहवा लाग्या, हे परीक्षित, आ ते दिवसोनी वात छे कि ज्यारे अंध राजा धृतराष्ट्रे पोताना दृष्ट पुत्रोनु अन्यायपूर्वक पालन पोषण करता रहीने पोताना नाना भाई पांडुना अनाथ पुत्रोने लाक्षा भवनमां मोकलीने आग चंपावी हती। ज्यारे तेमनी पुत्रवधु अने महाराज युधिष्ठिरनी पटराणी द्रौपदीना केश दुशासने भरसभामां खेंच्या त्यारे द्रौपदीनी आँखोमांथी अश्रुधारा वहेवा लागी अने ते अश्रुप्रवाहथी तेना वृक्षस्थळ पर लेप करायेलू केसर कंकुम पर रेलावा लाग्यू। परंतु धृतराष्ट्रे पोताना पुत्रने कुकर्मथी वार्यो नहीं। दुर्योधने सत्यपरायण अने भला भोळा युधिष्ठिरनु राज्य द्युतमां अन्यायपूर्वक जीती लीधू अने तेमने वनमां मोकल्या। परंतु वनमांथी पाछा आव्यथी शरत मुजब तेमणे ज्यारे पोताना न्यायोचित पैतृक भाग माग्यो त्यारे पण मोहवश धृतराष्ट्रे अजात शत्रु युधिष्ठिरने तेमनो भाग आप्यो नहीं। महाराज युधिष्ठिरना मोकल्या जगतगुरु भगवान श्रीकृष्ण ज्यारे करोनी सभामां हित भरिया सुमधुर वचन कह्या जे भीष्म वगैरे सज्जनोने अमृत तुल्य लाग्या, पण कुरुराजे तेमना कथननो कसोई आदर करियो नहीं। करे पण केवी रीते, एमना तो तमाम पुण्य नष्ट थई चूक्या हता। पछी जारे सलाह लेवा विदुरजी ने बोलावामां आव्या त्यारे मंत्री श्रेष्ठ विदुरजीए राजभवनमां जईने मोटा भाई धृतराष्ट्रना पूछवाथी तेमने सद्बोध आप्यो के जेने नीतिशास्त्रज्ञ मनुष्यो विदिर नीति कहे छे। तेमने कह्यू, महाराज, तमे अजात शत्रु महात्मा युधिष्ठिर ने तेमनो भाग आपी दो। तमारो असही अपराध छे तेने पण ते सही रह्या छे। भीम रूपी काला नाग थी तो तमे पण घणा गभराओ छो, जो पोताना नाना भाईओ सहित ते बदलो लेवा फूफाड़ा मारी रह्यो छे। तमने खबर नथी भगवान श्रीकृष्णे पांडवोने अपनावी लीधा छे। यदुवीरोना आराध्य देव तेओ अत्यारे पोतानी राजधानी द्वारकापुरीमां विराजमान छे। तेमणे पृथ्वीना बधा ज राजाओने पोताने अधीन करी लीधा छे तथा ब्राह्मणो अने देवताओ पण तेमना ज पक्षे छे। जेने तमे पुत्र मानीने पोषी रह्या छो અને જેની હામાં હા ભણી રહ્યા છો તે દુર્યોધનના રૂપમાં તો મૂર્તિમંત દોષ જ તમારા ઘરમાં ભરાઈ બેઠો છે. એ તો સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણનો પણ દ્વેષ કરનારો છે. એના જ કારણે તમે ભગવાન શ્રીકૃષ્ણથી વિમુખ થઈને શ્રીહીન થઈ રહ્યા છો. તેથી તમે જો પોતાના કુળનું હિત ઈચ્છતા હો તો તે દુષ્ટનો તરત જ ત્યાગ કરી દો. વિદુરજીનો સ્વભાવ એવો સુંદર હતો કે સાધુજનો પણ તેનો અંગીકાર કરવા ઈચ્છતા હતા, પણ તેમની આ વાત સાંભળીને કર્ણ, દુશાસન અને શકુનિ સહિત દુર્યોધનના હોઠ ક્રોધથી ધ્રુજવા લાગ્યા અને તેણે તેમને તિરસ્કાર કરતા કહ્યું, અરે આ કુટિલ દાસીપુત્રને અહીં કોણ બોલાવ્યો છે? અરે આ કુટિલ દાસીપુત્રને અહીં કોણે બોલાવ્યો છે? આ જેમના ટુકડા ખાઈ ખાઈને જીવે છે તેમનો જ વિરોધી થઈને શત્રુનું કામ સાધવા માગે છે. એના પ્રાણ તો ન લો, પણ તેને અમારા નગરમાંથી તરત બહાર કાઢી મૂકો. ભાઈની સામે જ કાનોમાં બાણ જેવા લાગનારા અત્યંત કઠોર વચનોથી મર્માઘાત પામીને પણ વિદુરજીએ કશું ખોટું લગાડ્યું નહીં અને ભગવાનની માયા પ્રબળ છે એમ સમજીને પોતાનું ધનુષ્ય રાજભવનના દરવાજે મૂકીને તેઓ હસ્તિનાપુરમાંથી ચાલી નીકળ્યા. કૌરવ અને વિદુર જેવા મહાત્મા મોટા પુણ્ય બળે મળ્યા હતા, તેઓ હસ્તિનાપુરમાંથી નીકળીને પુણ્ય કરવાની ઈચ્છા સાથે ભૂમંડળમાં તીર્થપાદ ભગવાનના ક્ષેત્રોમાં વિચારવા લાગ્યા કે જ્યાં શ્રી હરિ, બ્રહ્મા, રુદ્ર, અનંત વગેરે અનેક મૂર્તિઓ રૂપે વિરાજમાન છે, જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિઓથી સુશોભિત તીર્થસ્થાનો, નગરો, પવિત્ર વનો, પર્વતો, નિકુંજો, નિર્મળ જળ ભરેલા નદી, સરોવરો વગેરે હતા, તે બધા જ સ્થળોમાં તેઓ એકલા જ વિચરણ કરતા રહ્યા. તેઓ અવધૂત વેશે સ્વચ્છંદપણે પૃથ્વી પર વિચરતા હતા, જેથી આત્મીય જનો તેમને ઓળખી ન શકે. તેઓ શરીર શણગારતા ન હતા, પવિત્ર અને સાધારણ ભોજન કરતા હતા, શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા હતા, પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા હતા, જમીન પર સૂતા હતા અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતોનું પાલન કરતા રહેતા હતા. આ પ્રમાણે ભારત વર્ષમાં જ વિચરણ કરતા કરતા જ્યારે તેઓ પ્રભાસ પાટણ જઈ પહોંચ્યા, ત્યાં સુધીમાં તો ભગવાન શ્રીકૃષ્ણની સહાયથી મહારાજ યુધિષ્ઠિરે પૃથ્વીની એક છત્રી અખંડ રાજ્ય કરવા માંડ્યું હતું. ત્યાં તેમણે પોતાના કૌરવ ભાઈઓના વિનાશના સમાચાર સાંભળ્યા કે જેઓ અંદરો અંદરના કલહને કારણે પરસ્પર લડી ઝઘડીને એવી રીતે નષ્ટ થઈ ગયા હતા જેવી રીતે પોતાના જ ઘર્ષણથી ઉત્પન્ન થયેલી આગથી વાંસનું સઘળું જંગલ બળીને ખાક થઈ જાય છે. આ સાંભળીને શોક કરતા તેઓ ચૂપચાપ પૂર્વવાહિની સરસ્વતીને તીરે આવ્યા. ત્યાં તેમણે ત્રિત, ઉષ્ણા, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ, સુદાસ, ગો, ગુહ અને શ્રાદ્ધ દેવના નામે પ્રસિદ્ધ 11 તીર્થોનું સેવન કર્યું. પોતાના મૃત્યુ પામેલા સ્વજનોને જલાંજલિ આપી. આ સિવાય પૃથ્વી પર બ્રાહ્મણો અને દેવતાઓએ સ્થાપેલા ભગવાન વિષ્ણુના અન્ય પણ જે અનેક મંદિરો હતા કે જેમના શિખરો પર ભગવાનના મુખ્ય આયુધ એવા ચક્રના ચિહ્ન હતા અને જેમના દર્શન માત્રથી શ્રીકૃષ્ણનું સ્મરણ થઈ આવતું હતું તેમનું પણ સેવન કર્યું. ત્યાંથી નીકળીને તેઓ ધનધાન્યપૂર્ણ સૌરાષ્ટ્ર, સોવીર, મત્સ્ય, ક્રુજાંગલ વગેરે દેશોમાં જઈને થોડાક દિવસોમાં જ્યારે યમુના તટે પહોંચ્યા ત્યારે ત્યાં તેમને પરમ ભાગવત ઉદ્ધવજીનું દર્શન થયું. ઉદ્ધવજી ભગવાન શ્રીકૃષ્ણના પ્રસિદ્ધ સેવક હતા અને અત્યંત શાંત સ્વભાવના હતા. તેમણે અગાઉ બૃહસ્પતિજી પાસે નીતિશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ હંમેશા આનંદમાં મગ્ન રહેતા હતા. તેમને જોઈને વિદુરજીએ પ્રેમથી ગાઢ આલિંગન કર્યું અને પોતાના આરાધ્ય ભગવાન શ્રીકૃષ્ણના તથા તેમના આશ્રિત આત્મીય સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા. વિદુરજી કહેવા લાગ્યા, ઉદ્ધવજી, પુરાણ પુરુષ બળરામજી અને શ્રીકૃષ્ણે પોતાના જ નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી આ જગતમાં અવતાર લીધો છે. પૃથ્વીનો ભાર ઉતારીને સૌનો આનંદ આપતા તેઓ અત્યારે શ્રી વસુદેવજીના ઘરમાં કુશળ તો છે ને? હે અતિપ્રિય, આ મારા કુરુવંશજોના પરમ સુહૃદ અને પૂજનીય વસુદેવજી કે જેઓ પિતા તુલ્ય ઉદારતાપૂર્વક પોતાની કુંતી વગેરે બહેનોને તેમના સ્વામીઓ થકી સંતુષ્ટ કરાવતા રહીને તેમની બધી મનોવાંછિત વસ્તુઓ આપતા રહ્યા છે, તેઓ આનંદમાં તો છે ને? પ્રિય ઉદ્ધવજી, યાદવોના અધિપતિ વીરશ્રેષ્ઠ પ્રદ્યુમનજી કે જેઓ પૂર્વજન્મમાં કામદેવ હતા અને જેમની દેવી રુક્મણીજીએ બ્રાહ્મણોની આરાધના કરીને ભગવાન પાસેથી પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા હતા, તેઓ પ્રસન્ન તો છે ને? સાત્વત, રૃષ્ણિ, ભોજ અને દારસાહના વંશજ યાદવોના અધિપતિ મહારાજ ઉગ્રસેન કે જેમણે રાજ્ય પ્રાપ્તિની આકાંક્ષાનો સર્વથા પરિત્યાગ કર્યો હતો, પણ કમલનયન ભગવાન શ્રીકૃષ્ણને ફરી રાજ્ય સિંહાસને બેસાડ્યા હતા, તેઓ સુખી તો છે ને? હે સ્વામી, પોતાના પિતા શ્રીકૃષ્ણની જેમ સમસ્ત રથિયોમાં અગ્રગણ્ય શ્રીકૃષ્ણ સુત સાંભ કે જેઓ પહેલા પાર્વતીજી વડે ગર્ભમાં ધારણ કરાયેલા કાર્તિક સ્વામી હતા, જેમને જાંબુવતી અનેક વ્રતો કરીને જન્મ આપ્યો હતો, તેઓ કુશળ તો છે ને? જેમણે અર્જુન પાસેથી રહસ્યયુક્ત ધનુર્વિદ્યાનું શિક્ષણ મેળવ્યું હતું તે સાત્યકી પણ કુશળ તો છે ને? તેઓ ભગવાન શ્રીકૃષ્ણની સેવા વડે અનાયાસે જ ભગવદ્જનોની તે ઉન્નતિ સ્થિતિ પર પહોંચેલા છે કે જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. ભગવાનના શરણાગત નિર્મળ ભક્ત બુદ્ધિમાન અક્રૂરજી કે જેઓ શ્રીકૃષ્ણના ચરણચિહ્નોથી અંકિત વ્રજના માર્ગની ધૂળમાં પ્રેમથી અધીરા થઈને આળવટવા લાગ્યા હતા, તેઓ પણ પ્રસન્ન તો છે ને? ભોજવંશીય દેવકના પુત્રી દેવકીજી કે જેઓ દેવોના માતા આદિતીની જેમ જ સાક્ષાત વિષ્ણુ ભગવાનના માતા છે અને જેમણે એવી રીતે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના ગર્ભમાં ધારણ કર્યા હતા કે જેવી રીતે વેદત્રયી યજ્ઞ વિસ્તાર રૂપી અર્થને પોતાના મંત્રોમાં ધારણ કરતી રહે છે, એ દેવકીજી કુશળ તો છે ને? તમારા ભક્તજનોની ઈચ્છાઓ પૂર્ણ કરનારા ભગવાન અનિરુદ્ધજી કે જેમને શાસ્ત્રો વેદોના આદિકરણ કહે છે અને અંતઃકરણ ચતુષ્ઠના ચોથા અંશ એવા મનના અધિષ્ઠાતા બતાવે છે. ચિત્ત, અહંકાર, બુદ્ધિ અને મન એ અંતઃકરણના ચાર અંશ છે. તેમના અધિષ્ઠાતા અનુક્રમે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ છે. હે સૌમ્ય સ્વભાવના ઉદ્ધવજી, પોતાના હૃદયેશ્વર ભગવાન શ્રીકૃષ્ણનું અનન્ય ભાવે અનુસરણ કરનાર હૃદિક, સત્યભામાનંદન, ચારુદેષ્ણ, ગદ વગેરે ભગવાનના બીજા પુત્રો બધા કુશળ તો છે ને? મહારાજ યુધિષ્ઠિર કે જેમનો મૈદાન હવે બનાવેલી સભામાંનો રાજ વૈભવ અને ભક્કો જોઈને દુર્યોધનને ભારે ડંખ લાગ્યો હતો, તેઓ અર્જુન અને શ્રીકૃષ્ણ રૂપી બંને ભુજાઓની સહાયથી ધર્મ મર્યાદાનું ન્યાયપૂર્વક પાલન તો કરે છે. અપરાધીઓ પ્રત્યે અત્યંત અસહિષ્ણુ ભીમસેન કે જે ગદા યુદ્ધમાં જ્યારે વિભિન્ન પ્રકારે પેંતરા બદલતો હતો ત્યારે તેના પગોના ધમકારાથી ધરતી ધ્રુજવા લાગતી હતી. તેણે સર્પતુલ્ય દીર્ઘકાલીન ક્રોધ છોડી તો દીધો છે ને, જેના બાણોના ઝાડથી બચવા કિરાત વેશ ધારણ કરનાર અને તેથી કોઈથી ન ઓળખાતા ભગવાન શંકર જેના પર પ્રસન્ન થયા હતા, તે રથી અને યુદ્ધપતિઓના સુયશ વધારનાર ગાંડીવધારી અર્જુન પ્રસન્ન તો છે ને. હવે તો તેના બધા જ શત્રુઓ શાંત પડી ગયા હશે. પાપણો જે રીતે નેત્રનું રક્ષણ કરે છે તે જ રીતે યુધિષ્ઠિર વગેરે કુંતીપુત્રો જેમની હંમેશા સંભાળ રાખે છે અને જેમનું લાલન પાલન કુંતીએ જ કર્યું છે, તે માદ્રીના બંને પુત્રો નકુળ અને સહદેવ, કે જેમણે યુદ્ધમાં શત્રુઓ પાસેથી પોતાનું રાજ્ય એવી રીતે આંચકી લીધું હતું કે જેવી રીતે બે ગરુડો ઇન્દ્રના મુખમાંથી અમૃત કાઢી લાવે, તે બંને કુશળ તો છે. આહો, તેમના પોષણની જવાબદારી રાજર્ષિ પાંડુના મૃત્યુ સમયે તેમના પુત્રો નાના હતા અને તેમના પોષણની જવાબદારી કુંતી પર હોવાથી જ પતિના મૃત્યુ પછી તેમણે સહગમન ન કર્યું, અર્થાત પુત્રપ્રેમને લીધે જ તે જીવિત રહી હતી. રથિયોમાં શ્રેષ્ઠ મહારાજ પાંડુ એવા અનુપમ વીર હતા કે તેમણે એકમાત્ર ધનુષ્ય લઈને એકલાએ ચારે દિશાઓ જીતી લીધી હતી. સૌમ્ય સ્વભાવના ઉદ્ધવજી, મને તો અધઃપતન તરફ જનારા તે ધૃતરાષ્ટ્ર માટે વારંવાર ખેદ થાય છે કે જેમણે પાંડવ રૂપે પોતાના પરલોકવાસી ભાઈ પાંડુનો જ દ્રોહ કર્યો તથા પોતાના પુત્રોની હામાં હા ભણીને પોતાના હિતચિંતક એવા મને પણ નગરમાંથી કાઢી મૂક્યો. પણ ભાઈ, મને એનો કશો જ ખેદ કે આશ્ચર્ય નથી. વિશ્વ વિધાતા ભગવાન શ્રીકૃષ્ણ જ મનુષ્યના જેવી લીલાઓ કરીને લોકોની મનોવૃત્તિઓને ભ્રમમાં નાખી દે છે. હું તો તેમની જ કૃપાથી તેમના મહિમાને જોતો રહીને, બીજાઓની દ્રષ્ટિથી દૂર રહીને આનંદપૂર્વક વિચરી રહ્યો છું. જોકે કૌરવોએ તેમના ઘણા બધા અપરાધ કર્યા તો પણ ભગવાને તેમને એટલા માટે ઉપેક્ષા કરી દીધી હતી કે તેઓ તે કૌરવોની સાથે તે દુષ્ટ રાજાઓને પણ મારીને પોતાના શરણાગતોનું દુઃખ દૂર કરવા માગતા હતા. કે જે દુષ્ટ રાજાઓ ધન વિદ્યા અને જાતિના મદથી આંધળા થઈને કુમાર્ગગામી બની રહ્યા હતા અને પોતાની સેનાઓથી વારંવાર ધરતી ધ્રુજાવી રહ્યા હતા. હે ઉદ્ધવજી, ભગવાન શ્રીકૃષ્ણ અજન્મ અને કર્મરહિત છે. અજન્મ હોવા છતાં પણ ભગવાને લોકોને કુમાર્ગથી વારી સન્માર્ગે પ્રેરિત કરવા જન્મધારણની લીલા કરી, તેમજ અકર્તા હોવા છતાં લોક સંગ્રહ માટે કર્મો કરીને કર્મ માર્ગનો ઉપદેશ આપ્યો. આ પણ તેમના અવતારનું એક કારણ છે. અન્યથા શ્રેષ્ઠ હોવા છતાં, ગુણોથી પર હોવા છતાં કર્માધીન દેહનો શા માટે સ્વીકાર કરે? હે મિત્ર, જેમણે પોતે અજન્મ હોવા છતાં પણ પોતાના શરણમાં આવેલા સમસ્ત લોકપાલો અને આજ્ઞાંકિત ભક્તજનોનું પ્રિય કાર્ય કરવા માટે યદુકુળમાં જન્મ લીધો છે, તે પવિત્ર કીર્તિ એવા શ્રી હરિની વાતો સંભળાવો. ત્રીજા સ્કંધ અંતર્ગત વિદુર ઉદ્ધવ સંવાદમાંનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.